श्री पद्म पुराण उत्तरखंड अध्याय 47। कार्तिक मासनु महात्म्य अने तेना पालन करवा योग्य नियम सत्यभामाए कह्युं। हे प्रभु, कार्तिक मास बधा मासोमां श्रेष्ठ मानवामां आव्यो छे। मैं तेना महात्म्यने विस्तारपूर्वक सांभळ्युं नथी, कृपा करीने तेनुं वर्णन करो। भगवान श्री कृष्ण बोल्या, हे सत्यभामे, તમે બહુ સરસ વાત પૂછી છે। પૂર્વકાળમાં મહાત્મા સુતે શૌનક મુનિને આદરપૂર્વક કાર્તિક વ્રતનું વર્ણન કર્યું હતું, તે જ પ્રસંગ હું તમને સંભળાવું છું। સુતજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, શૌનકજી, પૂર્વકાળમાં કાર્તિકે જેના પૂછવાથી મહાદેવજીએ જેનું વર્ણન કર્યું હતું તેને તમે શ્રવણ કરો। કાર્તિકેયજી બોલ્યા, હે પિતાજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો। મને કાર્તિક માસના સ્નાનની વિધિ કહો, જેના દ્વારા મનુષ્ય દુઃખરૂપી સમુદ્રથી પાર થઈ જાય છે, સાથે તીર્થમાં જળનું મહાત્મ્ય અને માઘ સ્નાનનું ફળ પણ કહો। મહાદેવજીએ કહ્યું, એક બાજુ બધા તીર્થો સમસ્ત દાન દક્ષિણાઓ સહિત યજ્ઞ પુષ્કર કુરુક્ષેત્ર હિમાલય અક્રૂર તીર્થ કાશી અને શુકર ક્ષેત્રમાં નિવાસ, તથા બીજી બાજુ માત્ર કાર્તિક માસ હોય તો તે જ ભગવાન કેશવને સર્વદા પ્રિય છે, જેના હાથ પગ વાણી અને મન વશમાં હોય, તથા જેનામાં વિદ્યા તપ અને કીર્તિ વિદ્યમાન હોય, તે જ તીર્થના સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે। શ્રદ્ધારહિત નાસ્તિક સંશયગ્રસ્ત અને કોરી તર્ક બુદ્ધિનો આશ્રય લેનારા મનુષ્યને તીર્થ સેવનનું ફળ મળતું નથી। જે બ્રાહ્મણ સવારે ઉઠીને સદા પ્રાતઃ સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત થાય છે। હે સદાનંદ, સ્નાનનું મહત્વ જાણનારા પુરુષોએ ચાર પ્રકારના સ્નાન કહ્યા છે, વાયવ્ય, વારુણ, બ્રહ્મ અને દિવ્ય। આ સાંભળીને સત્યભામા બોલ્યા, હે પ્રભુ, મને ચારે સ્નાનોના લક્ષણ જણાવો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પ્રિય, ગાયની રજ દ્વારા કરેલું સ્નાન વાયવ્ય કહેવાય છે, સાગર વગેરે જળાશયમાં કરેલા સ્નાનને વારુણ કહે છે, આપો હિષ્ઠા મયો વગેરે બ્રાહ્મણ મંત્રોના ઉચ્ચારણ પૂર્વક જે માર્જન કરવામાં આવે છે તેનું નામ બ્રહ્મ છે, તથા વરસતા વરસાદના જળ અને સૂર્યના કિરણોથી શરીરની શુદ્ધિ કરવી એ દિવ્ય સ્નાન માનવામાં આવ્યું છે। બધા સ્નાનોમાં વારુણ સ્નાન શ્રેષ્ઠ છે। બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય મંત્રોચાર પૂર્વક સ્નાન કરે, પરંતુ શુદ્ર અને સ્ત્રીઓને માટે મંત્ર વિના જ સ્નાનનું વિધાન છે। બાળક, યુવા, વૃદ્ધ પુરુષ, સ્ત્રી અને નપુંસક બધા લોકો કાર્તિક અને માઘમાં પ્રાતઃ સ્નાનની પ્રશંસા કરે છે। કાર્તિકમાં પ્રાતઃ કાળે સ્નાન કરવાવાળા લોકો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। કાર્તિકેયજી બોલ્યા, હે પિતાજી, બીજા ધર્મોનું પણ વર્ણન કરો, જેમનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય પોતાના સમસ્ત પાપ ધોઈને દેવતા બની જાય છે। મહાદેવજીએ કહ્યું, બેટા, કાર્તિક માસમાં જે મનુષ્ય બીજાના અન્નનો ત્યાગ કરે છે તે દરરોજ કુચ્છ વ્રતનું પાલન કરે છે। કાર્તિકમાં તેલ મધ કાંસાના વાસણમાં ભોજન અને મૈથુનનો વિશેષ રૂપે પરિત્યાગ કરવો જોઈએ। એકવાર પણ માંસ ખાવાથી મનુષ્યનો રાક્ષસની યોનિમાં જન્મ થાય છે અને 60,000 વર્ષો સુધી તેને વિષ્ઠામાં નાખવામાં આવે છે। તેનાથી છુટકારો મળતા તે પાપી ડુક્કરની યોનિમાં જાય છે। કાર્તિક માસમાં શાસ્ત્ર વિહિત ભોજન કરવાથી અવશ્ય મોક્ષ મળે છે, ભગવાન વિષ્ણુનું પરમધામ જ મોક્ષ છે। કાર્તિક સમાન કોઈ માસ નથી, વેદ તુલ્ય કોઈ શાસ્ત્ર નથી, ગંગા સમાન કોઈ તીર્થ નથી, સત્ય સમાન સદાચર, દાન જેવું સુખ, ધર્મ જેવું મિત્ર અને નેત્ર સમાન જ્યોતિ નથી। પ્રવૃત્તા નામ તું ભક્ષાણામ કાર્તિકે નિયમે કૃતે અવશ્યમ પ્રાપ્યતે મોક્ષો વિષ્ણોત પરમમ પદમ ન કાર્તિક સમો માસો ન દેવઃ કેશવાત પરઃ ન વેદ સદૃશમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગયા સમમ ન સત્યેન સમમ વૃતમ ન કૃતેન સમયુગમ સમમ યુગમ ન તૃપ્તિ રસના તુલ્યા ન દાન સદૃશમ સુખમ ન ધર્મ સદૃશમ મિત્રમ ન જ્યોતિ ચક્ષુષા સમમ। 120માં અધ્યાયના 22-25 શ્લોક સંખ્યા। સ્નાન કરનાર પુરુષ માટે સમુદ્રગામીની પવિત્ર નદી પ્રાય દુર્લભ હોય છે. કુલ ને અનુરૂપ સિલવતી કન્યા, કુલીન અને સિલવતી સિલવાન દંપતી, જન્મ આપનારી માતા, વિશેષતઃ પિતા સાધુ પુરુષોના સન્માનનો અવસર, ધાર્મિક પુત્ર દ્વારકાનો નિવાસ, ભગવાન શ્રીકૃષ્ણના દર્શન, ગોમતીનું સ્નાન અને કાર્તિકનું વ્રત, આ બધા મનુષ્યને માટે પ્રાય દુર્લભ છે. ચંદ્રમા અને સૂર્યના ગ્રહણ કાળમાં બ્રાહ્મણોને પૃથ્વીનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે કાર્તિકમાં ભૂમિ પર શયન કરનાર પુરુષને પ્રાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું, ચંદન વગેરેથી તેમની પૂજા કરવી, કામળી કંબલ વગેરે પ્રકારના કંબલ, વિવિધ પ્રકારના રત્ન અને વસ્ત્રનું દાન આપવું, ઓઢવાની સાથે પાથરવાનું પણ આપવું. તમારે કાર્તિક માસમાં પગરખા અને છત્રીનું પણ દાન કરવું જોઈએ. કાર્તિક માસમાં જે મનુષ્ય દરરોજ પતરાળામાં ભોજન કરે છે તે 14 ઇન્દ્રના આયુષ્ય પર્યંત કદી દુર્ગતિમાં પડતો નથી. તેને સંપૂર્ણ કામનાઓ તથા સમસ્ત તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. ખાખરાના પાંદડામાં ભોજન કરવાથી મનુષ્ય કદી નરકના દર્શન કરતો નથી, પરંતુ તેણે ખાખરાના વચલા પાંદડાનો ત્યાગ કરવો. કાર્તિકમાં તલનું દાન, નદીનું સ્નાન, સદા સાધુ પુરુષોનું સેવન અને પલાશના પાંદડામાં ભોજન સદા મોક્ષ આપનારા છે. કાર્તિકના મહિનામાં મૌન વ્રતનું પાલન, પલાશના પાંદડામાં ભોજન, તલ મિશ્રિત જળથી સ્નાન, નિરંતર ક્ષમાનો આશ્રય અને પૃથ્વી પર શયન કરનાર પુરુષના યુગ યુગોના સંચિત પાપોનો નાશ કરી નાખે છે. જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની સામે ઉષાકાળ સુધી જાગરણ કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. પિતૃપક્ષમાં અન્નદાન કરવાથી તથા જ્યેષ્ઠ અને અષાઢ માસમાં જળ આપવાથી મનુષ્યને જે ફળ મળે છે તે કાર્તિકમાં બીજાને દીવો પ્રગટાવવાથી પ્રાપ્ત થઈ જાય છે. બીજાનો દીવો પ્રગટાવવાથી પ્રાપ્ત થઈ જાય છે. જે બુદ્ધિમાન કાર્તિકમાં મન, વાણી અને ક્રિયા દ્વારા પુષ્કર તીર્થનું સ્મરણ કરે છે તેને કરોડો ગણું પુણ્ય મળે છે. માઘ માસમાં પ્રયાગ, કાર્તિકમાં પુષ્કર અને વૈશાખ માસમાં અવંતીપુરી, ઉજ્જૈનના આ યુગ, આ એક યુગના સંચિત થયેલા પાપોને નષ્ટ કરી નાખે છે. હે કાર્તિકે, સંસારમાં ખાસ કરીને કળિયુગમાં તે મનુષ્ય જ ધન્ય છે જે સદા પિતૃઓના ઉદ્ધાર માટે શ્રી હરિનું સેવન કરે છે. બેટા, વધારે પિંડ આપવા અને ગયા વગેરેમાં શ્રાદ્ધ કરવાની શું જરૂર છે? તે મનુષ્ય તો હરિભજનથી જ પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર કરી દે છે. જો પિતૃઓના ઉદ્દેશ્યથી દૂધ વગેરે દ્વારા ભગવાન શ્રી વિષ્ણુને સ્નાન કરાવવામાં આવે તો તેના પિતૃઓ સ્વર્ગમાં પહોંચીને કોટી કલ્પ સુધી દેવતાઓની સાથે નિવાસ કરે છે. જે મનુષ્ય કમળના એક ફૂલથી પણ દેવેશ્વર ભગવાન લક્ષ્મીપતિનું પૂજન કરે છે તેના 1 કરોડ વર્ષોના સંચિત પાપ નાશ પામે છે. દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુની કમળના 1 પુષ્પથી પણ પૂજા અને પ્રણામ કરવાથી તેઓ 1700 અપરાધ ક્ષમા કરી દે છે. હે ઈષ્ટાનંદ, જે મુખમાં, મસ્તકમાં અને શરીરમાં ભગવાનના પ્રસાદ રૂપી તુલસીને ધારણ કરે છે તેને કળિયુગ સ્પર્શ કરતો નથી. ભગવાન વિષ્ણુને નિવેદિત કરેલા પ્રસાદથી જેના શરીરનો સ્પર્શ થઈ જાય છે તેના પાપ અને વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. શંખનું જળ, શ્રીહરિને ભક્તિપૂર્વક અર્પણ કરેલું નિવેદ્ય, ચરણોદક, ચંદન તથા પ્રસાદ સ્વરૂપ ધૂપ, આ બધા બ્રહ્મત્યાનો પાપ પણ દૂર કરનારા છે. અધ્યાય 47મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.